વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 74મો સર્ગ. શ્રી રામ અને લક્ષ્મણે પંપા સરોવરના કિનારે મતંગ વનમાં સબરીના આશ્રમે જવું, એનો સત્કાર ગ્રહણ કરવો અને એની સાથે મતંગ વન જોવું. સબરીએ પોતાના શરીરની આહુતિ આપીને દિવ્યધામ જવા પ્રસ્થાન કરવું. ત્યાર પછી રાજકુમાર શ્રીરામ અને લક્ષ્મણ કબંધે બતાવેલા પંપા સરોવરના માર્ગે પશ્ચિમ દિશા તરફ ચાલવા લાગ્યા. બંને ભાઈઓ શ્રીરામ અને લક્ષ્મણ પર્વતો પર પ્રસરેલા અનેક વૃક્ષો, જે ફૂલ ફળ અને મધુથી સંપન્ન હતા, જોતા જોતા સુગ્રીવને મળવા માટે આગળ વધ્યા. રાત્રે એક પર્વતના શિખર પર નિવાસ કરીને રઘુકુળનો આનંદ વધારનારા એ બંને રઘુવંશી ભાઈઓ પંપા સરોવરના પશ્ચિમ તટ પર જઈ પહોંચ્યા. પંપા નામના સરોવરના પશ્ચિમ તટ પર પહોંચીને એ બંને ભાઈઓએ ત્યાં સબરીનો રમણીય આશ્રમ જોયો. તેની શોભા જોઈને એ બંને ભાઈ ઘણા વૃક્ષોથી ઘેરાયેલા એ સુરમ્ય આશ્રમ પર જઈને સબરીને મળ્યા. સબરી સિદ્ધ તપસ્વીની હતી. એ બંને ભાઈઓને આશ્રમે આવેલા જોઈને હાથ જોડીને ઊભી થઈ ગઈ તથા એણે બુદ્ધિમાન શ્રીરામ અને લક્ષ્મણના ચરણોમાં પ્રણામ કર્યા. પછી પાદ્ય, અર્ધ્ય અને આચમનીય વગેરેથી બધી સામગ્રી સમર્પિત કરી અને વિધિવત એમનો સત્કાર કર્યો. ત્યાર પછી શ્રીરામચંદ્રજીએ એ ધર્મપરાયણા તપસ્વીની સબરીને કહ્યું, તપોધના, શું તમે બધા વિઘ્નો પર વિજય પ્રાપ્ત કરી લીધો? શું તમારા તપમાં વૃદ્ધિ થઈ રહી છે? શું તમે ક્રોધ અને આહારનું નિયમન કરી લીધું છે? તમે જે નિયમોનો સ્વીકાર કર્યો છે એ બધા પળાય તો જાય છે ને? તમારા મનમાં સુખ શાંતિ છે? તમારા મનમાં સુખ શાંતિ છે ને? મધુર ભાષિણી, તમે જે ગુરુજનોની સેવા કરી છે એ પૂરી રીતે સફળ થઈ છે ને? થઈ ગઈ છે ને? શ્રી રામચંદ્રજી નામ પૂછવાથી એ સિદ્ધ તપસ્વીની વૃદ્ધા સબરી, જે સિદ્ધો દ્વારા સન્માનિત હતી, એમની સામે ઊભી થઈને બોલી, રઘુનંદન, આજે તમારા દર્શન થતાં મારી તપસ્યા સિદ્ધ થઈ છે. આજે મારો જન્મ સફળ થયો છે અને ગુરુજનોની ઉત્તમ પૂજા પણ સાર્થક થઈ ગઈ. પુરુષ પ્રવર શ્રીરામ, આપ દેવેશ્વરે અહીં મારો સત્કાર ગ્રહણ કરવાથી મારી તપસ્યા સફળ થઈ અને મને આપના દિવ્ય ધામની પ્રાપ્તિ પણ થઈ જ જશે. સૌમ્ય, માનદ, આપની સૌમ્ય દ્રષ્ટિ પડવાથી હું પરમ પવિત્ર થઈ ગઈ. શત્રુદમન, આપની કૃપાથી જ હવે હું અક્ષય લોકમાં જઈશ. જ્યારે આપ ચિત્રકૂટ પર્વત પર પધાર્યા હતા એ જ સમયે મારા ગુરુજનો, જેમની હું હંમેશા સેવા કર્યા કરતી હતી, તેઓ અમિત તેજસ્વી વિમાનમાં બેસીને અહીંથી દિવ્ય લોકમાં ચાલ્યા ગયા. એ ધર્મજ્ઞ મહાભાગ મહર્ષિઓએ જતા જતા મને કહ્યું હતું કે તારા પરમ પવિત્ર આશ્રમે શ્રીરામચંદ્રજી પધારશે અને લક્ષ્મણની સાથે તારા અતિથિ થશે. તું એમનો વિધિવત સત્કાર કરજે. એમના દર્શન કરીને તું શ્રેષ્ઠ અને અક્ષય લોકમાં જઈશ. પુરુષ પ્રવર, એ મહાભાગ મહાત્માઓએ મને એ વખતે આવી વાત કહી હતી. તેથી હે પુરુષ શ્રેષ્ઠ, મેં આપના માટે પંપાના કિનારે ઉત્પન્ન થનારા અનેક પ્રકારના જંગલી ફળમૂળનો સંચય કર્યો છે. સબરી, જાતિથી વર્ણની બહાર હોવા છતાં પણ વિજ્ઞાનમાં બહિષ્કૃત ન હતી, અર્થાત એને પરામાત્મ તત્વનું નિત્ય જ્ઞાન હતું. એની આ બધી વાતો સાંભળીને ધર્માત્મા શ્રીરામે એને કહ્યું, તપોધના, મેં કબંધના મુખે તમારા મહાત્મા ગુરુજનના યથાર્થ પ્રભાવ સાંભળ્યો છે. જો તમે સ્વીકારો તો હું એમના એ પ્રભાવને પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું. શ્રીરામના મુખેથી નીકળેલા આ વચનો સાંભળીને સબરીએ બંને ભાઈઓને એ મહાન વનના દર્શન કરાવતા કહ્યું, રઘુનંદન, મેઘોની ઘટા જેવા શ્યામ અને વિવિધ પ્રકારના પશુ પક્ષીઓથી ભરાયેલા આ વન તરફ દ્રષ્ટિપાત કરો. આ વન મતંગ વન નામથી પ્રખ્યાત છે. મહાતેજસ્વી શ્રીરામ, અહીં તેઓ મારા ભાવિ આત્મા શુદ્ધ અંતકરણ અને પરમાત્મા ચિંતનના પરાયણ ગુરુજનો નિવાસ કરતા હતા. આ જ સ્થાન પર એમણે ગાયત્રી મંત્રના જપથી વિશુદ્ધ થયેલા પોતાના દેહરૂપી પાંજરાને મંત્રોચારપૂર્વક અગ્નિમાં હોમી દીધું હતું. આ પ્રત્યક્ષ સ્થળી નામની વેદી છે જ્યાં મારા દ્વારા સારી પેઠે પૂજિત થયેલા એ મહર્ષિઓ વૃદ્ધાવસ્થાને કારણે શ્રમથી ધ્રુજતા હાથ દ્વારા દેવતાઓને પુષ્પ અર્પણ કરતા હતા. રઘુવંશ શિરોમણી, જો એમની તપસ્યાના પ્રભાવથી આજે પણ આ વેદી પોતાના તેજ દ્વારા સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહી છે. આજે પણ આની પ્રજ્ઞા અતુલનીય છે. ઉપવાસ કરવાથી દુર્બળ થવાના કારણે જ્યારે તેઓ હરવા ફરવામાં અસમર્થ થઈ ગયા ત્યારે એમને ચિંતન માત્રથી ત્યાં સાત સમુદ્રનું જળ પ્રગટ થઈ ગયું. સપ્તસાગર તીર્થ આજે પણ અસ્તિત્વમાં છે. એમાં સાત સમુદ્રના જળ છે એ આપ ત્યાં જઈને જુઓ. રઘુનંદન, એમાં સ્નાન કરીને એમણે વૃક્ષો પર જે વલકલ સૂકવ્યા હતા એ આ પ્રદેશમાં આજ સુધી સુકાયા નથી. દેવતાઓની પૂજા કરતા કરતા મારા ગુરુજનોએ કમળોની સાથે અન્ય ફૂલોની જે માળાઓ બનાવી હતી એ આજે પણ કરમાઈ નથી. ભગવાન, આપે સંપૂર્ણ વન જોઈ લીધું અને અહીંની જે વાતો સાંભળવા યોગ્ય હતી એ પણ સાંભળી લીધી. હવે હું આપની આજ્ઞા લઈને આ શરીરનો ત્યાગ કરવા ઈચ્છું છું. જેમનો આશ્રમ છે અને જેમના ચરણોની હું દાસી રહી છું એ જ પવિત્ર આત્મા મહર્ષિઓના સાનિધ્યમાં હવે હું જવા ઈચ્છું છું. સબરીના ધર્મયુક્ત વચન સાંભળીને લક્ષ્મણ સહિત શ્રીરામને અનુપમ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા. આશ્ચર્ય છે. ત્યાર પછી શ્રીરામે કઠોર વ્રતનું પાલન કરનારી સબરીને કહ્યું, ભદ્રા, તમે મારો બહુ સત્કાર કર્યો, હવે તમે તમારી ઈચ્છા મુજબ આનંદપૂર્વક અભિષ્ટ લોકની યાત્રા કરો. શ્રી રામચંદ્રજીની આવી આજ્ઞાથી મસ્તક પર જટા અને શરીર પર ચીર અને કાળું મૃગચર્મ ધારણ કરનારી સબરીએ પોતાને અગ્નિમાં હોમીને પ્રજ્વલિત અગ્નિ સમાન દિવ્ય દેહ પ્રાપ્ત કર્યો. એ દિવ્ય વસ્ત્ર, દિવ્ય આભૂષણ, દિવ્ય પુષ્પની માળા અને દિવ્યનું લેપન ધારણ કરીને અત્યંત મનોહર દેખાવા લાગી તથા સુદામ પર્વત પર પ્રગટ થનારી વીજળીની જેમ પ્રદેશને પ્રકાશિત કરતી રહીને સ્વર્ગ સાકેત લોકમાં ચાલી ગઈ. એણે પોતાના ચિત્તને એકાગ્ર કરીને પુણ્યધામની યાત્રા કરી જ્યાં એના પહેલા ગુરુજનો પુણ્યાત્મા મહર્ષિઓ વિહાર કરતા હતા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 74મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.